श्री ब्रह्म पुराण अध्याय 43 जनस्थान अश्वतीर्थ भानुतीर्थ अने अरुणावरुणा संगमनो महिमा ब्रह्माजी कहे छे। आ उपरांत विश्वविख्यात जनस्थान नामक तीर्थ छे जेनो विस्तार 4 योजननो छे। ते स्मरण मात्रथी मनुष्यने मुक्ति आपनारू छे। पूर्वकाळनी वात छे। वेवस्वत मनुना वंशमां जनक नामे प्रसिद्ध एक राजा थया। तेमणे वरुणनी पुत्री गुणार्व हणवानी साथे लग्न कर्या हता। गुणार्व हणवा धर्म अर्थ काम अने मोक्षनी सिद्धि करनारी हती। जनकमां पण आ बधा गुण हता तेथी राजाने पोताने अनुरूप सुयोग्य भार्या मळी। विप्रवर याज्ञवल्क्य राजा जनकना पुरोहित हता। एक दिवस राजाए पोताना पुरोहित ने पूछ्यू, द्विजश्रेष्ठ, मोटा मोटा मुनिओए एवो निर्णय कर्यो छे के भोग अने मोक्ष बन्ने श्रेष्ठ छे। फरक एटलो ज छे के भोग अंतमा विरस ले रसहीन थई जाय छे तथा मुक्ति नित्य अने निर्विकार छे। तेथी भोग करता मुक्ति ने श्रेष्ठ मानवामां आवे छे। आप जणावो के भोग वडे मुक्तिनी प्राप्ति कई रीते थाय छे? सर्व प्रकारनी आसक्तिओनो त्याग करवाथी जे मुक्ति प्राप्त थाय छे ते तो अत्यंत दुस्साध्य छे। तेथी जे उपायथी अत्यंत सुखपूर्वक मुक्ति मळी शके ते बताओ। याज्ञवल्क बोल्या, राजा, साक्षात भगवान वरुण तमारा गुरुजन સસરા અને હિતેચ્છુ છે। તેમની પાસે જઈને પૂછો, એ તમને હિતનો ઉપદેશ આપશે। ત્યાર પછી યાજ્ઞવલ્ક્ય અને જનક બંને રાજા વરુણની પાસે ગયા અને ત્યાં તેમણે મુક્તિનો માર્ગ પૂછ્યો। વરુણે કહ્યું, બે રીતે મુક્તિ મળે છે, એક તો કર્મ કરવાથી અને એક કર્મ ન કરવાથી। વેદમાં એ માર્ગ નિશ્ચિત કરવામાં આવ્યો છે કે કર્મ ન કરવા કરતાં કર્મ કરવું શ્રેષ્ઠ છે। ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારે પુરુષાર્થ કર્મ દ્વારા જ સિદ્ધ થાય છે। નૃપશ્રેષ્ઠ, કર્મ દ્વારા સર્વ પ્રકારના સાધ્યોની સિદ્ધિ થાય છે, તેથી મનુષ્યએ બધી રીતે વૈદિક કર્મનું અનુષ્ઠાન કરવું જોઈએ। એનાથી તેઓ આ લોકમાં ભોગ અને મોક્ષ બંને પ્રાપ્ત કરે છે। અકર્મ કરતા કર્મ પવિત્ર છે। કર્મ ભિન્ન ભિન્ન આશ્રમો અને વર્ણો અનુસાર અનેક પ્રકારના હોય છે। વર્ણો અને આશ્રમોમાં પણ 4 આશ્રમ કર્મ દ્વારા માનવામાં આવ્યા છે, તેમાં પણ ગૃહસ્થાશ્રમ વધારે પુણ્યદાયક છે। તેનાથી ભોગ અને મોક્ષ બંને પ્રાપ્ત થઈ શકે છે। ગૃહસ્થાશ્રમમાં ભોગની પ્રાપ્તિ તો સ્વાભાવિક છે અને મોક્ષની પ્રાપ્તિ નિષ્કામ ધર્મ અનુષ્ઠાન કરવાથી થાય છે। આજ મારો મત છે, અકર્મણઃ કર્મ પુણ્યમ કર્મ ચ આપ્યા શ્રમેષુ ચ જાત્યાશ્રિતમ ચ રાજેન્દ્ર તત્રાપિ શૃણુ ધર્મવિત આશ્રમાણી ચ ચત્વારી કર્મ દ્વારાણી માનદ ચતુરણામશ્રમ આશ્રમાણામ ચ ગૃહસ્થાશ્રમ ગૃહસ્થાયમ પુણ્યદમ સ્મૃતમ 88 અધ્યાયના 13-15 શ્લોક સંખ્યા। આ સાંભળીને રાજા જનક અને બુદ્ધિમાન યાજ્ઞવલ્કે વરુણની પૂજા કરી અને ફરી આ વાત પૂછી। સુરશ્રેષ્ઠ, આપને નમસ્કાર છે, આપ સર્વજ્ઞ છે, એ જણાવો કે કયો દેશ અને તીર્થ એવું છે જે ભોગ અને મોક્ષ પ્રદાન કરનારું છે? વરુણે કહ્યું, આ પૃથ્વી પર ભારત વર્ષ અને તેમાં પણ દંડકવન પુણ્યદાયક છે। એમાં કરેલું શુભકર્મ મનુષ્યને ભોગ અને મોક્ષ બંને પ્રદાન કરે છે। તીર્થોમાં ગૌતમી ગંગા શ્રેષ્ઠ છે, તે મુક્તિદાયિની છે તથા મુક્તિદાયિની છે। ત્યાં યજ્ઞ અને દાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થશે। વરુણનો આ ઉપદેશ સાંભળીને યાજ્ઞવલ્ક અને જનક તેમની આજ્ઞા લઈને પોતાની પુરીમાં પાછા આવ્યા। પછી ગંગા તીર્થ પર જઈને રાજા જનકે અશ્વમેઘ વગેરે યજ્ઞો કર્યા અને વિપ્રવર યાજ્ઞવલ્કે તે યજ્ઞોમાં આચાર્યનું કાર્ય કર્યું। ગૌતમી ગંગાના તટ પર યજ્ઞ કરવાથી રાજાને મોક્ષની પ્રાપ્તિ થઈ। ત્યાર પછી જનક વંશના ઘણા રાજા ક્રમશઃ ત્યાં આવીને યજ્ઞ કરતા રહ્યા અને ગોદાવરીની કૃપાથી મોક્ષના ભાગી થતા રહ્યા। ત્યારથી આ તીર્થ જનસ્થાનના નામથી વિખ્યાત છે। જનકોનું યજ્ઞ સ્થાન હોવાના કારણે તેનું નામ જનસ્થાન પડી ગયું. ત્યાં સ્નાન દાન અને પિતૃઓનું તર્પણ કરવાથી તથા તે તીર્થનું ચિંતન તથા ત્યાં જઈને તેનું ભક્તિપૂર્વક સેવન કરવાથી મનુષ્યના સગળા મનોરથો સિદ્ધ થાય છે અને ઉપરાંત તે મોક્ષની પ્રાપ્તિ કરે છે. અરુણા અને વરુણા નામની બે પરમ પવિત્ર નદીઓ છે. તે બંનેનો ગોદાવરીમાં સંગમ થયો છે, જે બહુ પવિત્ર તીર્થ છે. તેની ઉત્પત્તિની કથા સર્વ પાપોનો નાશ કરનારી છે, તે તમને કહું છું, સાંભળો. મહર્ષિ કશ્યપના જ્યેષ્ઠ પુત્ર આદિત્ય એટલે કે સૂર્ય સમસ્ત લોકમાં વિખ્યાત છે. એ ત્રણેય લોકના નેત્ર છે. તેમના કિરણો અત્યંત દુસ્સહ છે. ભગવાન સૂર્યના રથમાં સાત ઘોડા જોતરેલા હોય છે. સૂર્યદેવ સમસ્ત લોક દ્વારા પૂજિત છે. તેમની પત્નીનું નામ ઉષા છે. ઉષા વિશ્વકર્માની પુત્રી અને ત્રિભુવનની અદ્વિતીય સુંદરી છે. તેનાથી પોતાના સ્વામીનો તીવ્ર તાપ સહન થતો ન હતો. તે સદા એ જ ચિંતામાં રહેતી હતી કે મારે શું કરવું જોઈએ. ઉષાના બે બુદ્ધિમાન પુત્ર હતા, વૈવસ્વત મનુ અને યમ. એક કન્યા પણ હતી જે પરમ પવિત્ર યમુના નદીના રૂપે વિખ્યાત થઈ. એક દિવસ ઉષાએ પોતાના જેવા જ રૂપવાળી પોતાની છાયા ઉત્પન્ન કરી અને તેને કહ્યું, તું મારા જેવી જ થઈને મારી આજ્ઞાથી પતિની સેવા તથા મારા સંતાનનું પાલન કર. હું જ્યાં સુધી પાછી ન આવું ત્યાં સુધી તું જ પતિની પ્રેયસી બનીને રહે. આ રહસ્ય કોઈને કહેતી નહીં. મારા સંતાનો પણ આ ભેદ જાણવા ન પામે. છાયાએ બહુ સારું કહીને ઉષાની આજ્ઞા સ્વીકારી લીધી અને ઉષા ઘરમાંથી નીકળી ગઈ. તે તપસ્યા કરવા માટે ઉત્તર કુરુ નામના સ્થાન પર ગઈ. ત્યાં જઈને ઉષાએ ઘોડીનું રૂપ લઈને કઠોર તપસ્યા શરૂ કરી. જ્યારે સૂર્યદેવને આની ખબર પડી ત્યારે એ પણ ઘોડાના રૂપમાં ત્યાં આવ્યા. પતિવ્રતા ઉષા પરપુરુષની આશંકાથી ભાગીને ભારત વર્ષમાં ગૌતમી તટ પર આવી ત્યાં તેનો પતિ સાથે સમાગમ થયો, જેનાથી અશ્વિની કુમારોની ઉત્પત્તિ થઈ. તે સ્થાન અશ્વતીર્થ, ભાનુતીર્થ અને પંચવટી આશ્રમના નામે વિખ્યાત થયું. તાપી અને યમુના બંને સૂર્યની કન્યાઓ હતી. તેઓ ગૌતમીના તટ પર પોતાના પિતાને મળવા માટે અરુણા વરુણા નામની નદીઓના રૂપે આવી હતી. તે બંનેનો જ્યાં ગંગામાં સંગમ થયો છે તે બહુ ઉત્તમ તીર્થ છે. તેમાં ભિન્ન ભિન્ન દેવતાઓ અને તીર્થોનો અલગ અલગ સમાગમ થયો છે. તે સંગમમાં 27,000 તીર્થોનો સમુદાય છે. ત્યાં કરવામાં આવેલું સ્નાન અને દાન અક્ષય પુણ્ય આપનારું છે. હે નારદ, તે તીર્થના શ્રવણ કીર્તન અને સ્મરણથી પણ મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈને ધર્મવાન અને સુખી થાય છે. અધ્યાય 43મો સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.